જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજે તારીખ 13 સપ્ટેમ્બર 2013 શુક્રવાર કહત હે ગુણાતીત પ્રવચનમાળાનું પ્રવચન 12મું. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ પહેલું, વાત નંબર 6 અને 7. સ્વામીએ કહ્યું કે મોટાને સેવા હોય ને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે. કેની પેઠે? તો જેમ સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં. અને ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની મરજીને પણ જાણતા હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો, તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય, પણ એ વિના ક્યાંથી પમાય? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે, તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય અને પામર હોય તે વધી જાય. માટે સર્વેનું કારણ સંગ છે. આ બે વાતમાં ગુણાતીતાનંદ સ્વામીએ ત્રણ બાબત આપણને બતાવી છે. એક તો કેવા સાધુને સેવવા, બીજું જેવા સાધુને સેવે તેવા ગુણ આવે, ત્રીજું જો સાધુને સેવા હોય અને ગુણ આવ્યા હોય તો ગમે તેવા વિપરીત સંજોગો થાય, દેશકાળ વિપરીત થાય તો પણ સત્સંગમાંથી પાછા પડે નહીં, ઢીલા પડે નહીં. આ ત્રણ બાબતમાંથી પહેલી બાબત કેવા સાધુને સેવવા, એના વિશે પણ આ બે જ વાતમાં સ્વામીએ ત્રણ લક્ષણો બતાવ્યા. પહેલું લક્ષણ કે જે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, બીજું કે જે ભગવાનની મરજીને જાણતા હોય, મરજીમાં રહેતા હોય, ત્રીજું કે જે ભગવાનમાં જોડાણા હોય. આ ત્રણ લક્ષણ જે સાધુમાં દેખાય, જે સંતમાં દેખાય, તેનો મન કર્મ વચને સંગ કરવો તો તે થકી સર્વ વાતની સિદ્ધિ થાય છે. આ બે વાત ઉપર આપણે આગલા પ્રવચનોમાં સાંભળતા આવ્યા છીએ. લગભગ 9, 10 અને 11 આ ત્રણ પ્રવચનમાં આપણે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય અને ભગવાનની મરજીને, એટલે કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહેતા હોય અને ભગવાન સ્વામિનારાયણની મરજી જાણતા હોય અને એમાં રહેતા હોય એ વિશે થોડું ઘણું સાંભળ્યું છે. પહેલી વાત તો એ ને કે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, ભગવાનની એટલે ભગવાન સ્વામિનારાયણની, શ્રીજી મહારાજની આજ્ઞામાં જે રહેતા હોય એવા સાધુને સેવવા. કોઈ બહુ સરસ કહ્યું છે ને કે બે જણાથી ડરવું, એક ભગવાનથી, બીજું જે ભગવાનથી ન ડરતા હોય એનાથી ડરવું. તો જે ભગવાનથી ન ડરતા હોય એ જ ભગવાનની આજ્ઞાનો લોપ કરે. જેને ભગવાનનો ડર હોય, જેને ભગવાનનો કુરાજીપો થાય એવો ડર હોય, એ સદૈવ ભગવાનની આજ્ઞામાં જ રહે. પણ જેણે ભગવાનનો ડર મૂકી દીધો છે એને પછી ભગવાનની આજ્ઞાનો કંઈ અનુસંધાન હોય નહીં. લોયાનું ત્રીજું વચનામૃત છે ને, એ ભગવાનને અર્થે અને સંતને અર્થે શું શું ન થાય એવો નશો ચડાવનારું વચનામૃત છે. વાંચીએ તો એમ થાય કે શું ન થાય એમ ભગવાનને અર્થે અને ભગવાનના સંતને અર્થે. કારણ કે શ્રીજી મહારાજે પણ જુઓ ને કેટલા ભક્તોને એમાં યાદ કર્યા છે, બહુ જ ભક્તોને યાદ કર્યા છે. ભગવાનનું નામ તો આપણે લઈએ પણ ભગવાન જેનું નામ લઈએ એ કેવા પવિત્ર ભક્તો છે. ઘણા ઘણા એવા છે પણ એમાંથી આપણે આ અહીંયા જે સંગતિ છે એટલું જોઈએ. બહુ સરસ મહારાજે કહ્યું છે કે જેને ભગવાનનો મહાત્મય જ્ઞાને સહિત નિશ્ચય હોય, નિશ્ચય અને પાછો મહિમા અને પાછો જ્ઞાનપૂર્વકનો મહિમા, એવો જેને મહિમા હોય એ ભગવાનના વચનમાં ફેર પાડે જ નહીં. જેમ કહે તેમ કર. તે જુઓ ને પોતાનો દ્રષ્ટાંત. અમારો તો શ્રીજી મહારાજ કે એવો સ્વભાવ કે ગોદોહન માત્ર એક જગ્યાએ રહેવાય, વધુ રહેવાય નહીં. ગાય દોહે એટલો વખત રહેવાય. ગાય દોહે એટલે 5-15 મિનિટમાં જ દોવાય, એ પણ ગોદોહન કહેવાય. અને સાંજે દોહી હોય તો પછી સવારે દોહે, સવારે દોહી હોય તો સાંજે દોહે. બસ વધી વધીને આટલું રોકાવાય, બાકી તરત જ અમે ચાલતા થઈ જઈએ. આવો અમારો નિસ્પૃહી સ્વભાવ હતો અને ત્યાગ અને વૈરાગ્ય તો અતિશય હતો. અને રામાનંદ સ્વામી ઉપર અસાધારણ હેત હતું, છતાં પણ રામાનંદ સ્વામીએ મયારામ ભટ્ટ સાથે કહી મોકલ્યું કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે. મતલબ કે મહારાજને તો રામાનંદ સ્વામીને મળવા ભૂજ જવું હતું પણ ના પાડી. રામાનંદ સ્વામી ના પાડી કે ત્યાં રહો. એમ કહ્યું કે જો સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને પણ બાથ લઈને રહેવું પડશે. એટલે શ્રીજી મહારાજ કે અમે તરત ઊભા થઈને થાંભલાને બાથ લીધી અને પાછું એમ કહી મોકલ્યું કે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો. તો રામાનંદ સ્વામી આવ્યા પહેલા 9 મહિના અમે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. હવે શ્રીજી મહારાજે વચનમાં કોઈ ફેરફાર કર્યો નથી, વર્તાલનો ત્રીજામાં પણ એમ કહ્યું કે જે ભગવાનનું મહાત્મ્ય જાણતો હોય એ તો એમ વિચારે કે જે ભગવાનની આજ્ઞામાં સમગ્ર બ્રહ્માદિક દેવતાઓ નિરંતર વર્તે છે તો એવા ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય. મતલબ શું થયો કે આપણે ગમે તેવું ભગવાનનું સ્વરૂપ સમજતા હોય, સર્વોપરી સમજતા હોય, સર્વોપરી નિશ્ચય રાખતા હોય, સર્વોપરી મહિમા હોય, તો પણ ભગવાનના જે વચન છે એમાં ફેર પાડે નહીં. અને જો ફેર પાડે તો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય નથી. હા, દેખાડે ભલે, ઘણી વાર તો શું થાય છે ભાઈ, તમને કડવું લાગે, સર્વોપરી સર્વોપરી કહીને ભગવાનની આજ્ઞા લોપતા હોય એટલું સમજવું જરૂરી કે એને સર્વોપરી સાથે લેવા દેવા નથી. કડવી વાત છે. આ તરુણ સાગરજી મહારાજ કે ને કડવે વચન, એવી આ વાત છે. સર્વોપરી સર્વોપરી કહીને યુક્તિ પ્રયુક્તથી ભગવાનની આજ્ઞા લોપી નાખતા હોય તો એને સર્વોપરીનું બળ નથી, પણ અમે સર્વોપરી છે એમ દેખાડવું છે. અમારી જેવા કોઈ નથી, બીજા બધા હલકા છે, એ વાત મુખ્ય છે. પણ જો એને ખરેખર ભગવાનનો મહિમા હોય, મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય, તો તો નિષ્કળાનંદ સ્વામી કહે ને, એક પગે હાથ જોડી ઊભા સૂકે, સુકાઈ જાય એમ, એને નિશ્ચય કહેવાય. આ ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી ને બધા એને નિશ્ચયમાં શું કચાશ હશે? અને એમાં જો કચાશ હોય તો પછી આ બ્રહ્માંડમાં કોનું કલ્યાણ થવાનું છે? કારણ કે એવાય મૂર્ખા નીકળ્યા છે કે એની ભૂલ અમે સુધારીએ છીએ. તો આમ જ હાથ જોડીને જેમ મહારાજ કહે, વચનમાં વિચાર નહીં કરે. આત્માનંદ સ્વામી પણ વચનની મૂર્તિ, પણ વચનમાં વિવેક, જ્ઞાન, સમજણ, પ્રેમ, દાસત્વ ભાવ, મહિમા બધું જ વણાય અને ભગવાનની આજ્ઞામાં જેમ કેમ હાથ જોડીને વર્તનાર હોય ને, તો ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી વિચાર જ નહીં. એટલે ભગવાનની આજ્ઞામાં રહે એને આપણે ભગવદ્મુખી કહેવાય, ઈષ્ટમુખી કહેવાય. આપણો સંપ્રદાય છે ઈષ્ટમુખી છે, ઈષ્ટદેવ મુખી છે. હવે જે ભગવાનની આજ્ઞા યુક્તિ પ્રયુક્તથી, આટલું આમ ન હોય, આટલું ન હોય, આ આપણા માટે ન હોય, આ ફલાણા માટે હોય, ફલાણું હોય, એવું બધું જે બાદબાકી કરી નાખે, મહિમાવાળો, નિશ્ચયવાળો, જ્ઞાનવાળો એ કરી શકે નહીં. અરે આ લોકમાં પણ કોઈને જો સહેજ કોઈની સાથે પ્રેમ હોય ને તો એના વચનમાં વિચાર નથી કરતો. હમણાં અખબારમાં નહોતું, એક છોકરી એના છોકરાને કીધું, એના પેલો હતો એને કે તને બહુ એવો મારી સાથે પ્રેમ હોય તો તું નદીમાં કૂદી બતાવીશ, તો પેલો કૂદી ગયો અને મરી ગયો. એ મહિના પહેલાને ખબર હતી છાપાઓ. વિચાર કર્યો એને કે મરી ગયા પછી શું પ્રેમ કામ આવવાનો, કોણ ભોજો જોવાનો? પણ એ ગયો ને. જો સંસારની દ્રષ્ટિએ જે હોય તે, પણ આપણી પહેલી દ્રષ્ટિએ જોઈએ તે માણસ મૂર્ખો કહેવાય ને, મૂર્ખ કહેવાય. ભગવાનના માર્ગમાં એ મૂર્ખ નથી, મહાજ્ઞાની છે. હવે ઈષ્ટમુખી હોય એ ભગવાનની આજ્ઞામાં વર્તે, અને ભગવાનની આજ્ઞામાં એટલે શ્રીજી મહારાજની આજ્ઞામાં વર્તે એને ઈષ્ટમુખી કહેવાય, ભગવદ્મુખી કહેવાય. અને કંઈ પણ રીતે યુક્તિ પ્રયુક્તિથી પોતે ભગવાનની આજ્ઞાથી બહાર વર્તે તો એને મનમુખી કહેવાય. અને જે મનમુખી હોય એનું આપણે અનુસરણ કરીએ તો એ આપણને ક્યાં લઈ જાય? એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ભગવાન સ્વામિનારાયણની, શ્રીજી મહારાજની આજ્ઞામાં વર્તતા હોય એવા સાધુને સેવવા તો નિર્વિઘ્ન કલ્યાણ પાકું. બીજી વાત કે ભગવાન સ્વામિનારાયણની મરજી જાણતા હોય ને રહેતા હોય. કાર્યાણીનું 11મું વચનામૃત છે ને, એમાં શ્રીજી મહારાજે મરજીની વાત બહુ કરી છે કે જેને ભગવાનમાં પ્રેમ હોય એ ભગવાનની મરજી લોપે જ નહીં, ભગવાનની આજ્ઞા પણ લોપે નહીં. તે તમે જુઓ ને, આ ગોપીઓને ભગવાનને વિશે કેવો પ્રેમ હતો હેતર, અને ગોપીઓ બધી ભેળી થઈને એવું નક્કી કર્યું કે આપણે શ્રી કૃષ્ણને મથુરા જવા દેવા નથી, ગમે તેમ થાય આપણે બધા આડી સુઈ જશું રથની આગળ, ભલે એને રથ આપણા ઉપર ફેરાવીને લઈ જાય, જોરાવરીએ રાખીશું, કેમ જઈ શકે છે જોઈએ. પરંતુ જ્યારે એમણે ભગવાન શ્રી કૃષ્ણની આંખ સામે જોયું ત્યારે ભગવાનની મરજી રહ્યાની ન જોઈ તો બધી જ હટી ગઈ, કંઈ જ બોલી નહીં. અને મનમાં એમ ડર પેઠો કે હવે જો આપણે ભગવાનની મરજી લોપીશું તો ભગવાનને આપણા ઉપર હેત ઉતરી જશે, માટે દેગા ઉપર જ મથુરામાં ભગવાન હતા તો પણ ક્યારેય મરજી લોપીને, આજ્ઞા લોપીને પણ દર્શને પણ ન ગઈ. ગજબ છે ને, કારણ કે ભગવાન કહીને ગયા હતા કે હું તમને સામેથી બોલાવીશ ત્યારે આપણે મળશું, તો ડાપણ કરીને મથુરા પણ ન ગઈ, ગોરસ વેચવાનું બંધ, પેલા રોજે જતી. ભગવાને કહ્યું છે કે નહીં, આવો પ્રેમ. અને ગોપીઓનું નારદ ભક્તિ સૂત્રમાં લખ્યું છે કે એને ભોળી નહીં ગણતા, ભાગવતમાં પણ લખ્યું છે, વચનામૃતમાં પણ મહારાજે કહ્યું છે કે ઉદ્ધવજીને ટપી જાય એવી તો એ મહાજ્ઞાની હતી. નારદ સૂત્રમાં પણ કહ્યું છે એને મહાત્મ્ય જ્ઞાનનું વિસ્મરણ નથી. તમે એમ નહીં માનતા કે ગોપીઓ સાવ ભોળીને પ્રેમમાં વેવલી છે, એ તો બધું મહાત્મ્ય જ્ઞાન પીને બેઠી છે. એનું આ દ્રષ્ટાંત છે, મરજી મારે આજ્ઞા લોપે નહીં. તો એ મરજી એટલે લાઇક એન્ડ ડિસલાઇક્સ, એન્ડ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, એમના ગમા અણગમાને બરાબર જાણે, આજ્ઞાને જાણે, મરજીને જાણે. પછી રુચિનું આખું વચનામત લોયાનું 14મું, જે આપણે આગલા પ્રવચનમાં વિચાર્યું છે, એ મરજીમાં પણ મહારાજે રુચિની પણ એમ વાત કરી કે અમારી જે રુચિ છે, જેમ સોય પાછળ દોરો ચાલ્યો આવે એવી અમારી રુચિ, એમ કહીને બધું કહ્યું છે, શાસ્ત્રોનું કહ્યું, અવતારોનું કહ્યું, બધું કહ્યું. પછી એમ કહ્યું કે અમા માયના એવા જે અમારા સંપ્રદાયના શાસ્ત્રો ને અમારી જે વાર્તા, એમાંથી અમારી બધી રુચિ જાણવામાં આવે. વચનામૃતને સાંગો પાંગ વાંચીએ, ભગવાન શ્રી હરિના ચરિત્ર વાંચીએ, એટલે શ્રીજી મહારાજની ગમા અણગમાની રુચિ આપણને તુરંત સમજાય. તો એ વિશે તો આપણે ગયા પ્રવચનમાં સમજ્યા હતા કે ભાઈ ભગવાનને પોતાના ઈષ્ટદેવને ભજે, અનન્ય ભાવે ભજે, પરંતુ એમના જે સર્વ અવતારો છે એમને પણ સ્વીકારવા. ભાગવત આદિક, વેદાદિક, ઉપનિષદ આદિક એ શાસ્ત્રોના પણ સ્વીકારવા. બીજી પણ વચનામૃત વગેરેમાં રુચિ છે કે દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય તો પણ મન નિષ્પૃહ જોઈએ, જનક રાજા જેવી સમજણ જોઈએ, સીતાજી જેવી સમજણ જોઈએ, એકાંતિક પરમ એકાંતિક બધી ભાવની જે વાતો શ્રીજી મહારાજે કરી છે, બ્રહ્મસત્તા રૂપે વર્તીને પુરુષોત્તમને ભજવા, એ બધી વાતો કરી છે ને, એ બધી એમની રુચિ છે. પરંતુ આપણે જ્ઞાનની ઓથે, મહિમાને ઓથે આપણે બીજું ભૂલી ન જઈએ. શ્રીજી મહારાજનો રુચિ સ્વભાવ તમે જુઓ, મુસલમાન આવે ને કુરાન સંભળાવે તોય સાંભળે, એને પૈગંબર રૂપે દર્શન આપે. કોઈ માતાજીનો સેવક આવે તો એમને કે ચાલો ગરબો સંભળાવો, માડી તારા મુખની શોભા જોઈ કે જાખો થયો ચંદ પુનમનો રેલો. તો મહારાજ બેઠા બેઠા પગ ઉપર પગ ચડાવીને સાંભળતા જ છે અને સાંભળ્યું જ છે, એમને વિરોધ નથી. જો બિશપ હેબર ખ્રિસ્તી ધર્મગુરુ છે, બિશપ છે, એમને મળવું હતું, મારે તમને મળવું છે, તો શ્રીજી મહારાજ પોતે સામે ચાલીને નડિયાદ મળવા ગયા. હવે તો ખ્રિસ્તી ધર્મી છે, ધર્મગુરુ છે, ના ના પાડી દે કે મારે તમારે શું લેવા દેવા છે. એના અભિપ્રાયને પણ મહારાજ જાણતા હતા. એ બિશપ હેબર ને એમ હતું કે આ આખાય ગુજરાતમાં બધે જ્યાં જ્યો ત્યાં સ્વામિનારાયણ ભગવાનને માને છે ને લોકો વધારે એમનું વેણ ઉથાપતા નથી અને બધા જ એમનું ભજન કરે છે. તો મારે ખ્રિસ્તી ધર્મ ફેલાવવો હોય આ પ્રદેશમાં તો જો એક સહજાનંદ સ્વામી મારે આશ્રિતે આવી જાય તો બધા જ ખ્રિસ્તી થઈ જાય, આવો એનો ઈરાદો હતો, લખ્યું છે એણે. એટલે એમને મળવું હતું. તો શું શ્રીજી મહારાજ નહોતા જાણતા કે એના મનમાં શું છે? તો છતાં સામે થઈ ગયા કે હું આવું છું. એને ગરજ નથી કરાવી. તમે જુઓ તો ખરા આપણી મા બાપની કેવી સરળતા, કેવી રુજુતા. નહીતર કે હા મળશું, તમારે ગરજ હોય તો આવો, ના કે અમે આવશું. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાનમાં આપણને જેટલું હેત છે એના કરતા અનેક ગણું ભગવાનને આપણા ઉપર હેત છે. અને પેલા તો મુમુક્ષુ ભગવાનને ખોળતા, આજ તો સાધુ ને ભગવાન મુમુક્ષુને ખોળે છે. તો પછી સામે ચાલી અને કેવી વાતો કરી, જે પ્રશ્ન પૂછે એ બધું છે. અને બિલકુલ આમ સમન્વય સાધતા સાધતા વાત કરી છે. તમે ક્યારેય વાત હાથમાં આવે એ લિટરેચર તો વાંચજો. સાવ નાના થઈને બેઠા છે, સાવ નાના થઈને. એમાં ક્યાંય દેખાય છે કે ના અમે તમારો સ્વીકાર નથી કરતા? એક જ સર્વોપરી છે એવું દેખાય છે. તમે જો જીવનમાં જુઓ, તમે ખ્રિસ્તી ધર્મ જ છે ને. પેલા આપણે સર માલકમ સાહેબ, તો એમણે ત્રણ કાગળ લખ્યા, તો પોતે સામે ચાલીને ત્યાં ગયા, પાલખીમાં બેસીને પણ ત્યાં ગયા. અર્ધેશ્વર પારસી છે તો સામે ચાલીને સુરત ગયા. કેટલા મુસ્લિમોને મળે છે, નવાબને મળે છે, શેખજી ને મિયાજી ને બધાના પોતાના સેવકો રાખે છે. કેટલા મુસલમાનોને ત્યાં પધરામણી કરે છે. બધાનો સમન્વય, બધાનો સ્વીકાર અને પોતાના ઈષ્ટમાં અનન્ય ભક્તિ, અનન્ય શરણાગત. એટલે જ હનુમાનજીનું દ્રષ્ટાંત આપ્યું છે. હનુમાનજીને રામને વિશે અનન્ય વખાણ્યા, પણ એ જ હનુમાનજી પાછા શ્રી કૃષ્ણની પણ સેવાને દર્શન કરે છે. ભગવાન સજાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણની પણ સેવા ભક્તિ કરે છે. અને છતાંય શ્રીજી મહારાજ શું કહ્યું કે એ અનન્ય પતિવ્રતાનું ટેક, ભક્તિનું દ્રષ્ટાંત હનુમાનજી છે. નહીતર તો આ કરવું જ ના જોઈએ ને. આ શીખવાડે છે. આ વિવેકાનંદજી છે ભાઈ, સ્વામી વિવેકાનંદ. હવે એમણે એમને પકડી રાખ્યું હતું કે મારે માં કાલી અને મારા ગુરુ પરમહંસ, એ સિવાય હું ક્યાંય કોઈને નમતો નથી, કોઈને સામે જોતો નથી. તો વિવેકાનંદને કોણ યાદ કરે? અને વિવેકાનંદજીથી તો થયું પણ શું હોત સમાજનું, કે ભારતનું, કે ભારતીય હિન્દુ ધર્મનું ભલું પણ શું થયું હોત? માય ડિયર ફ્રેન્ડ્સ, બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા, મારા પ્રિય ભાઈઓ અને બહેનો, શું પછી એમણે જે પ્રવચન આપ્યું છે. વિવેકાનંદજી ત્યાં એ પ્રવચન શિકાગોનું 1893 તમે વાંચો. બધા દંગ એટલે જ થઈ ગયા ને. સમન્વય જે ભારતની સંસ્કૃતિ, હિન્દુસ્તાને જે બધાને સમાયવા છે, બધાનો આદર કર્યો છે, એ દેશનો હું નાગરિક છું. અને જે સમાજમાં બધે ધર્મજનોનો કટ્ટરવાદ છે એ નાબૂદ થાય, નષ્ટ થાય. સભાના પ્રારંભમાં જે ઘંટ વગાડવામાં આવ્યો એ જ ઘંટ આ ધર્મ સમાજમાં ચાલી આવતી ધર્મજનૂન અને કટ્ટરવાદ છે એનો મૃત્યુ ઘંટ બની રહે એવી હું આશા રાખું છું. સુંદર કહ્યું. અને એનાથી આખી સંસ્કૃતિને ગૌરવ મળ્યું હિન્દુસ્તાનને. એટલે જેટલા જેટલા અવતારો થયા, જે જે મહાપુરુષો થયા, એ બધાએ વૈદિક ધર્મ અને હિન્દુ ધર્મ એનું પોષણ જે છે વૈદિક ધર્મ તો જ કહેવાય, આપણે વૈદિક સાહિત્યનો સ્વીકાર કરીએ, વેદ ઉપનિષદ ગીતા વગેરેનો સ્વીકાર કરીએ તો જ વૈદિક ધર્મ કહેવાય, નહીતર અવૈદિક કહેવાય. હિન્દુ ધર્મી તો જ કહેવાય કે હિન્દુ ધર્મના જે અવતારો છે એનો આપણે સ્વીકાર કરીએ. આપણા જ હિન્દુસ્તાનના, આપણા જ હિન્દુ ધર્મના, સનાતન ધર્મના જે રામ શ્રી કૃષ્ણ વગેરે અવતારો દેવો એનો જો આપણે સ્વીકાર ન કરીએ તો બીજો કોણ કરવાનો છે? આ સમન્વય છે. અને જે આ સમન્વયનો સ્વીકાર ન કરે તો હિન્દુ ધર્મી પણ નથી અને વૈદિક ધર્મ પણ નથી. બીજી પણ એક જરા વાત કે કૃષ્ણ ઉપાસી હોય તો એને વ્રજનો, ગોકુળનો, દ્વારિકાનો મહિમા કેટલો હોય તમે કહે છો? હોય ને. રામ ઉપાસી હોય એને અયોધ્યાનો, અવધપુરીનો, ચિત્રકૂટ ધામનો, પંચવટીનો કેટલો મહિમા હોય? તો એમ ભગવાન સ્વામિનારાયણ જ્યાં જ્યાં વસ્યા, ફર્યા, પગલા દીધા, જે દેવોનું સ્થાપન કર્યું, જે ભૂમિમાં વિચર્યા, જે નદીઓમાં સ્નાન કર્યું, એનો આપણે એના ઉપાસક તરીકે આપણને એનો ગૌરવ કે ભાવ ન હોય તો આપણે એમના ઉપાસક ક્યાં થયા? એટલે જ્યાં ક્યાંયથી જો આપણા જીવનમાં આ શ્રીજી ચરણ અંકિત, કારણ કે ગમે તેવા મહાપુરુષો આવશે પણ શ્રીજી મહારાજ છપ્પૈયામાં પ્રગટ થયા, પૂરમાં વિચર્યા, વરતાલ, અમદાવાદ જે જે ધામ છે બધા એમાં જાણે પગલીઓ માંડી, જે નાનકડું ગામ હશે, અરે જે પથ્થરને, જે વૃક્ષને અડી ગયા છીએ એને આપણે બાથ લઈએ છીએ, તો બીજા ગમે તેવા મહાપુરુષો આવશે પણ શ્રીજી મહારાજની તોલે જે તીર્થો થયા છે એ તીર્થો એની સામે નહીં આવે. અને એક યાદ રાખવા જેવી શાસ્ત્રીય વાત છે કે તીર્થ એકવાર થયું એ ક્યારે નાશ પામતું નથી, નષ્ટ નથી થતું. એક તીર્થ એકવાર થઈ ગયું, થઈ ગયું, સોમનાથ તૂટી જાય છો તૂટી જાય, પાછું પ્રગટ થાય, જાય નહીં, તીર્થ છે. એટલે તીર્થની નિંદા કરવાની શિક્ષાપત્રીમાં ના પાડી છે, કહ્યું છે ને, વેદની, સાધુની, તીર્થની નિંદા ન કરે, સતીની નિંદા ન કરે, તે સમજ્યા વગર લખ્યું હશે. આજે પણ જે વ્રત જતો હોય અને એ ભાવથી આલોટતો હોય તો એને કૃષ્ણ દેખાય, અને આજ એવા દિવ્ય ભાવથી ગઢપુર જાય, વરતાલ જાય તો હોંકારા એ જ દેવોમાંથી સહજાનંદ સ્વામી કરે છે. ચાલ્યા નથી ગયા. અને આજે તો ઘણા એવું બોલ નાખતા હોય છે, સર્વોપરી ઉપાસના રાખો, બાકી ક્યાંય ભગવાન સ્વામિનારાયણ છે જ નહીં, અમારી પાસે જ છે. હવે આ ક્યાંથી આવ્યું એ જ ખબર નથી પડતી. આનાથી મોટો પોતાના ઈષ્ટદેવનો દ્રોહ કયો હોઈ શકે? ગઢપુરમાં નથી, વડતાલમાં નથી, ફલાણે નથી, ક્યાંય નથી, ત્યાં તો ફલાણ છે, ત્યાં તો રાધારમણ છે, ત્યાં તો ગોપીનાથ છે, ત્યાં તો લક્ષ્મીનારાયણ છે, ત્યાં તો નરનારાયણ છે, સ્વામિનારાયણ તો અમારે ત્યાં જ છે. લે, આ થોડું જરૂરી હોવાથી હું તો દુખતે હૃદયે કહું છું કે આમાં શું છે કે મૂર્ખ આપણો સમાજ પણ બદલાઈ જાય છે, પણ જ્યાં આપણા જે આ ભગવાનના જે ચરણે અંકિત થયેલી તીર્થો, ભૂમિ, દેવો, જે અરે પથ્થરને અડી ગયા હોય ને તો એ પથ્થર નારાયણ સ્વરૂપ થઈ જાય છે, ત્યારે જે દેવોને બાથમાં ગાલીને ભેટીને મળ્યા હોય, સ્થાપ્યા હોય, અને આજે પ્રત્યક્ષ હોંકારા દે છે, જમે છે, તમારી પૂજાને સાફ સાફ ગ્રહણ કરે છે, સામે ઉલટાનો આમ કહે છે, ઓહો આવ્યા, આવા પડકારા કરે છે, એ દેવની નિંદા કેમ થાય? હવે એના ફૂટી ગયા હોય આપણે શું કરીએ? તો એને નથી દેખાતા, અને એને ત્યાં ન દેખાય તો એને એનામાંય ન દેખાય, સમજી રાખજો. એને સ્થાપ્યા હોય ને એમાંય ના દેખાય, ભલે તમને ઉલ્લુ બનાવે. શું આ ફૂડની કોમ્પિટિશન હતી, એવા બધા જોવા નીકળતા હતા, મોટા મોટા વાસણોમાં મોટી મોટી તાવીથાઓ લઈને વસ્તુઓ બનાવતા હતા. એક જણા આવીને પૂછ્યું, ભાઈ તમે શું બનાવો છો? પંજાબી બનાવું છું. બીજાને પાસે કે તમે શું બનાવો છો, હું ચાઇનીઝ ડિશ બનાવું છું. ઓ યાર તમે શું બનાવો છો, કે હું પુલાવ બનાવું છું. ત્રીજાને પૂછ્યું તમે શું બનાવો છો, રસગુલ્લા બનાવું છું. એક જણો મોટી કડાઈ તાવીથો ફેરવે ને અંદર કશું નહીં, એટલે કે તમે શું બનાવો છો, તો કે હું બધાને ઉલ્લુ બનાવું છું. એટલે આવી જે વાતો કરનારા છે ને, કે અહીંયા છે એ બધાને ઉલ્લુ બનાવે છે, એટલું લખી રાખે. પણ સાચી વાત છે ને, આપણા ઈષ્ટ જ્યાં રીમો હોય ત્યાં સૌને પોતપોતાના ગુરુ જે માને છે, એ ક્યાંય વિચર્યા હોય તો એમાં એને દિવ્ય ભાવ રહે છે. તો આ આ બાપ જ્યાં વિચરો હોય ત્યાં તમને ભાવ જતો રહે છે, તમે ઈરાદાપૂર્વક કાઢી જ નાખો છો, એટલે જ તમે અપરાધી છો. તમે કાંઈ ભોળપણમાં નથી કરતા, તમે બરાબર સોફથી મારીને કરો છો, કાં ક્યાંય જાવો ન જોઈએ. પણ સમજી રાખજો, માયાના પાસા ફેંકાયા હોય ને એમાં આપણે સમજવું જોઈએ કે ઓબ્સ્ટેકલમાં આપણે તો અટવાઈ જતા નથી ને, આ વિઘ્ન દોડ છે. સાવધાની આપણે છે, માટે મરજીમાં રહેવું, મરજીને ઓળખવી, રૂચિને ઓળખવી, વૈદિક રૂચિ, અવતારો અવતારીની રૂચિ, ગોપાલાનંદ સ્વામીની રૂચિ, ગુણાતીતાનંદ સ્વામીની રૂચિ, યથાર્થપણે અબજી બાપાની રૂચિ જાણો ને તો પણ ધન્ય થઈ જાઓ. પણ પોતાનો મસાલો નાખીને ઉલ્લુ બનાવવા હોય એને કોણ સમજાવે? મોટાના નામે ઘણું બધું થતું હોય, માટે ભગવાનની આજ્ઞામાં, એટલે શ્રીજી મહારાજની આજ્ઞામાં રહેતા હોય અને શ્રીજી મહારાજની મરજીમાં રહેતા હોય એવા સાધ એનો સંગ કરો. ના, આટલું આટલું આપણે કહીએ ને પછી છતાંય તમે સમજાય નહીં, તો પછી હવે બીજું તો હવે શું કરીએ? કયો હવે ત્રીજી બાબત છે, ભગવાનમાં જોડાણ. ચાલો, કટુ ચેપ્ટર પૂરું થઈ ગયું, કારણ કે ઘણી દવા કડવી હોય ને ઘણી મીઠી હોય, કડવી દવા પૂરી. ભગવાનમાં જોડાણા હોય, કેવું કેવું સ્વામીએ તો કેવું કહ્યું છે, એવા સાધુ સાથે જીવને બાંધવો, હે બાંધી દે, ખીલે બાંધી દે એમ. એ વિચાર તો આપણે પછી કરશું, બાંધ્યો છે નથી બાંધ્યો. પણ ભગવાનમાં જોડાણા હોય એવા સંત, પછી ધોળે કપડે હોય ભગવે કપડે હોય, કારણ કે સંતનો ગુણ વેશ હોય છે, સાધુનો વસ્ત્ર વેશ હોય છે. સાધુઓને વસ્ત્ર હોય ભગવા, પીળા ધોળા ગમે તેવા, કોઈ પહેરે કોઈ ન પહેરે, એ બધું એ સાધુઓનો હોય. સંતનો કોઈ વેશ ન હોય, એ તો ગૃહસ્થમાં પણ હોય અને ત્યાગાશ્રમમાં પણ એનો ગુણ વેશ છે. આધ્યાત્મિક ગુણો એ જ એ સાધુની સંતતા છે. તો ભગવાનમાં જે જોડાણા હોય, સીધો સાધો અર્થ તો ભગવાનમાં જોડાણા એટલે જેને ભગવાનમાં હેત છે. જોડાણા એટલે ભગવાનમાં જેને હેત છે, ભગવાન સાથે જેને સંબંધ છે, એનાથી ને સીધી સાધી વાત કે જે ભગવાનનો પ્રેમથી ધ્યાન ભજન સ્મરણ ઉપાસના આરાધના કરે છે, નવધા ભક્તિ કરે છે, એવો સાધુ એ ભગવાનમાં જોડાણો છે. પણ છતાં એનાથી વિશેષ થોડુંક સમજીએ. આમાં તો શું છે ભાઈ, જો તમને કહેતા આવડે ને વિચારતા આવડે તો એક લીટીમાં તમામ શાસ્ત્રો સમાય. ને હકીકત છે ને, સાગરનો એક બુંદો હોય એ સાગર સમજ છે, એમાં બધું છે. એમ શાસ્ત્રોનું એક વાક્ય હોય ને તો એમાં બધા શાસ્ત્રો ડૂબી જાય. ભગવાનમાં જોડાણા છે એમ કહો એટલે પછી શું બાકી રહે? પણ આપણે સમજવું પડે થોડું વિસ્તારથી, કારણ કે આપણે એટલું બધું જાણી ના શકીએ. સમજો, કોઈ બે જણાના લગ્ન થયા પતિ પત્ની તરીકે, કા સંબંધ થયો કે લગ્ન થયા, લગ્ન થયા એટલે કાયદેસર જોડાણા કહેવાય કે ન કહેવાય? પછી હિન્દુ વિધિથી કરો કે કોર્ટ મેરેજ કરો, પણ જોડાઈ ગયા ને, પછી છૂટું કરવું હોય તો મુશ્કેલ થઈ જાય. અને હવે ચેતજો, હવે કાયદા બદલી ગયા છે મેરેજના, મેરેજ એક્ટ બહુ ખતરનાક આવ્યો છે. છૂટું થશે અડધું લઈને જશે, જોજો. એટલે તમારે નુકસાનીનો ધંધો છે, સાધુને નથી. એટલે મૂંઝાવ તો આવી જજો. એટલે કાયદેસર રીતે પતિ પત્ની તરીકે હસ્ત મિલાપ થયો, અથવા તો કોર્ટમાં ગયા અને કોર્ટ મેરેજ કર્યા, જોડાઈ ગયા, કોઈ ના ન પાડી શકે. પણ પેલી પત્ની સાસરે જાય નહીં તો જોડાણા જ કહેવાય, પણ સાચી રીતે જોડાણા કહેવાય. દેખાય જોડાણા, કોઈ ના ના પાડી શકે. આ કોણ છે? એમ જ કે મારી વાઈફ છે. આ કોણ છે? મારા હસબન્ડ છે. અને છતાંય બે જુદા જ છે. આમ જોવો તેને જોડાણા કહેવાય ને, આમ જોવો તો જોડાણા ના કહેવાય, ન કહેવાય ને? ના. હવે એ પત્ની સાસરે જાય, ત્યાં રહે, પણ હવે મન મળ્યું નહીં, દિલ મળ્યું નહીં, બંનેને કોઈ હેત નહીં, પ્રીત નહીં, તો જોડાણા કહેવાય? કાયદેસર કહેવાય, અને છતાં તમે માર્મિક રીતે જુઓ તો જોડાણા કહેવાય? એ ભેળા હોવા છતાં લાખો ગાઉ છેટા છે. હોટેલમાં ડોસો ડોસી જમતા હતા, 60-70 વર્ષની અવસ્થા થઈ ગઈ છે. ડોસો જમી લીધો, ડોસી બેઠી, પછી ડોસાએ જમી લીધું, પછી ડોસી જમવા માંડ્યા અને ડોસો સામે બેઠા. વેઇટર અને સ્ટાફ તો જોઈ રહ્યો કે 60-70 વર્ષના ડોસા ડોસી, અને આવો પ્રેમ, આવું પ્રેમાળ દાંપત્ય, પગે લાગ્યો. બે ને ધન્ય છે, તમારા બે ના ખોળિયા જુદા પણ જીવ એક છે. તો કે એવું નથી. અરે શું એવું નથી? આ જમ્યા પછી તમે બેઠા, પછી તમે જમ્યા ત્યારે એ બેઠા, તમારા બે ના ખોળિયા જુદા પણ જીવ એક છે. તો એવું નથી, ચોકઠું એક છે. દાંતનું ચોકઠું એક છે. આને જોડાણા ન કહેવાય. બાકી આપણા સત્સંગી આહિર, ક્યાં ગામના યાદ આવતું નથી, એને આંગણે જ્યોતિષી આવ્યા, અને જ્યોતિષી બ્રાહ્મણ તો પૂછ્યા વગર જ એમદમ ખભેથી જોડી ઓસરીની કુંભલી હોય થાંભલી ત્યાં મૂકીને શરૂ જ કરી દી. અને પછી કે બેનબા આવો, તમારો હાથ જોઈ દઉં, તમારું જ્યોતિષ જોઈ દઉં, તમારું ભાગ્ય જોઈ દઉં. આ હિરાણીએ શું કીધું? એ કે તમારે મારો હાથ જોવો છે ને, હાથ જોઈને તમારું મારું ભાગ્ય જ જોવું છે ને? તો કે હા, પેલા ઝાડવા નીચે સૂતા ને એ મારા ધણી છે, એનો હાથ જુઓ ને એનું ભાગ્ય જુઓ. તો કે કેમ? તો કે મારું ભાગ્ય તો એની સાથે પરણી ને તે દિવસનું ભૂસાઈ ગયું, એનું ભાગ્ય એ જ મારું ભાગ્ય છે. હવે એના નસીબમાં સુખ તો મારું સુખ ને એના નસીબમાં દુઃખ તો મારે દુઃખ. મારું ભાગ્ય ભૂસાઈ ગયું ભાઈ, જેદીથી મેં એનો સિંદૂર ચોપડ્યો ને તે દાડાથી ભાઈ, એ સાચા દાંપત્ય જીવ છે, એ સાચા દંપતિ છે. આને જોડાણા કહેવાય. એમ આપણે ભગવાન સાથે જોડાણા છીએ. હવે વિચારવાનું છે, કાયદેસર રીતે આપણે જયારે કંઠી પહેરી, તિલક ચાંદલો કર્યો, પૂજા પાઠ કરતા થયા, અમે ભગવા પહેરી લીધા, સાધુ થઈ ગયા, તમે ગ્રહસ્થ સત્સંગી થઈ ગયા, જોડાણા જ છો. કોઈ મંદિરના કમિટીમાં વ્યવહારમાં આવી ગયા, વહીવટમાં આવી ગયા, મોટેરા થઈ ગયા, અમે સાધુ કોઈ મહંત થઈ ગયા, ગુરુ થઈ ગયા, મોટા ધર્મગુરુ થઈ ગયા, જોડાણા કાયદેસર. જોવો ને, જનોઈ પહેરી છે, જોવો જો જોડાણા કાયદેસર. પણ પતિવ્રતા નારીની જેમ ભગવાનમાં જોડાણા, આપણો દેહ જોડાણો, આપણી ઇન્દ્રિયો જોડાણી, આપણું મન જોડાણું, આપણો જીવ જોડાણો, તો આપણે ભગવાનમાં જોડાણ. નહીતર ભલેને હોય આ બધા ચિહ્નો, ભલેને સત્સંગી કહેવાતા હોઈએ, ભલેને મોટા સાધુ કહેવાતા હોઈએ, સત્સંગી થયા પછી ને સાધુ થયા પછી, મોટેરા સત્સંગી થયા પછી ને મોટેરા સાધુ થયા પછી પણ જોડાવાનું કંઈક બાકી રહી જતું હશે, એટલે તો ગુણાતીતાનંદ સ્વામી કીધું હશે ને ભાઈ ભગવાનમાં જોડાણા હોય એવા જોજો. કારણ કે ઘણા વ્યવહારમાં જોડાણા છે, ઘણા ક્યાંય જોડાણા છે, એ પુરાણની વાતો ન કરાય, નહીતર આપણે આ ભૂખા નીકળી જાય. પણ ભગવાનમાં જોડાણો છે સ્વામી કહે, જો મને તો ઘણું ઘણું યાદ આવે છે, એ બીજે જોડાણો છે, પણ ભગવાનમાં જોડાણો છે. ભગવાનમાં જોડાણો હોય એવા સાધુનું પૂછજો. અને ગુણાતીત બાપ જુઓ, તમારે બધી વ્યવહાર તો મંદિરનો જ ચલાવે છે, પણ જુઓ સ્વામી કહે, કોઈએ સ્વામીને કીધું કે સ્વામી તમે આ બધો વ્યવહાર કરો છો તો તમે ભગવાન નથી ભૂલી જતા? સ્વામી કે તું તારો દેહ ભૂલી જાવ છો? તો કે ના મહારાજ, તો હું એમ ભગવાન ભૂલું? તું તારો દેહ ભૂલ તો હું શ્રીજી મહારાજને ભૂલું? આંખ બંધ કરું, ખોલું, એને શું બ્રહ્મા અવતાર છે, અક્ષર બ્રહ્મ એને કહે. એ કહી શકે ને કે ભાઈ જોડાણા હોય એ જોજો. ભાઈ સૌ પોતપોતાની રીતે વિચાર કરવો કે અમે ક્યાં જોડાણા છે, સાધુ હોય ને ગ્રહસ્થ હોય, અથવા તો એવો વિચાર કરવો કે અમે ખરેખર ભગવાનમાં જોડાણા છે. આ બલ્બ છે એ પ્રકાશ ફેંકે છે, શા માટે? જોડાણો છે. હવે એક વાળ જેટલો જ તાર હશે એમાં, કાઢી નાખો, અંધારું થઈ જાય, શું થયું? જોડાણ તૂટી ગયું. અરે ભાભડ બુતડા જેવો સડેલો, તૂટેલો, ખડખડ ખડખડ ખડખડ ખડખડ ખડખડ ખડખડ ખડખડ ખડખડ થતો હોય એવો ટ્રેનનો ડબ્બો, પણ જો દિલ્હી જતા એક્સપ્રેસની પાછળ, એન્જિન પાછળ જો જોડાઈ જાય તો હવારે ડોકું કાઢે દિલ્હીમાં. જોડાઈ ગયો. અને બાકી રોડો રૂપાળો આમ રાજધાની એક્સપ્રેસનો અપ ટુ ડેટ કમ્પાર્ટમેન્ટ હોય, પણ આંકડો છૂટો વળી ગયો હોય તો યાર્ડમાં પીડ્યો હોય, કુતરા આરામ કરતા હોય વગર ટીકીને રાજધાની એક્સપ્રેસના ડબ્બા, મજૂરિયા લોકો એકી બેકી જઈ આવતા હોય, કહેવાય રાજધાની. અને આવી દશા કેમ થઈ? નોખો પડી ગયો. સાપ નીકળ્યો હોય ને તો ઉંદરડા ગોઈતા જડે નહીં, ફૂ કરે ને ત્યાં તો અર્ધો ગાઉ ઉયા જાય, અહીંથી ડ્રાઈવિંગ પહોંચી જાય ઉંદરડા. એ જ ઉંદર ઓલા સાપ ઉપરથી કાચડી નોખી પડી જાય ને તો ઉંદરામાં બેઠા એને ભેળી કરી કાતરીને કૂણું મજાનું સરસ મજાનો બેસવાનું ગાલીચો બનાવીને એના ઉપર બેઠા હોય. કેમ? સાપની કાચડી સાપથી જુદી પડી ગઈ, તો એ જ ઉંદરો એ બિછાનું બનાવ્યું. અને જો સાપની સાથે જોડાયેલી હોય તો બસ આટલો જોડાણમાં નહીં, જોડાણમાં ફેર પડી જાય છે, માયા ગળી જાય. અને જો ભગવાન સાથે જોડાણો હોય, શ્રીજી મહારાજ કહે, અરે શિવ બ્રહ્માદિક દેવ જેવો હોય પણ એક ક્ષણ માટે જો ભગવાનથી જુદો પડી જાય તો માયામાં ગોથા ખાઈ જાય. અને બાકી સામાન્ય તુચ્છ જેવો જીવ હોય પણ જો ભગવાનના ચરણારવિંદમાં દ્રઢપણે ચોંટી રહેતો હોય તો એને માયા બાધ ન કરે. માટે જોડાવવું જરૂરી છે, વિચારમાં એ છે. ભગવાનમાં જોડાણા છે. તો દેહથી, ઇન્દ્રિયથી, મનથી ને જીવથી ભગવાનમાં જોડાણો, એ સંપૂર્ણ જોડાયો કહેવાય. પહેલો વિચાર આપણે દેહનો કરીએ, દેહથી જોડાણા છે કે નહીં. તમે નમે સંતો ભક્તો બધા, તમે કોઈ કંપનીમાં જોડાઓ તો પછી શું તમે કંઈ કામકાજ કરો કે ત્યાં બિસ્તરો લઈને જાઓ? હે, કરો ને, પ્રવૃત્તિ તો કરો, એક્ટિવિટી કંઈક તો કરો જ ને. દેહે કરીને જ કરો ને, કે તમારું ભૂત જાય. તમે જોડાણા તો તમારો દેહ જોડાણો, તો તમે દેહથી શું કર્યું? ઘણી પ્રકારની એક્ટિવિટી કરી તો જોડાણા. જો દેહે કરીને કોઈ એક્ટિવિટી ના કરો તો તમે કંપનીમાં જોડાણા નથી. બરાબર છે? સત્સંગમાં જોડાણા પછી હવે આપણે વિચાર કરવાનું કે આ દેહથી હું સત્સંગમાં જોડાણો, ભગવાનમાં જોડાણો, મેં ભગવાનને અર્થે અને સત્સંગને અર્થે 24 કલાકમાં મારા દેહને કેટલો વાપર્યો, કરો કેલ્ક્યુલેશન. મારા ભજન નહીં ગણતા, એ આપણો સ્વાર્થ છે. મારા ભગવાનને અર્થે અને મારા સત્સંગને અર્થે હું સત્સંગમાં જોડાણો છું, ને સત્સંગને અર્થે ભગવાનને અર્થે 24 કલાકમાં મેં મારા દેહને કેટલો વાપર્યો, કરો કેલ્ક્યુલેશન, કરો ટોટલ. મારો જોડાણો છો ને હું, તમે બધા વિચારો 24 કલાકમાં શું કર્યું. આખો દિવસ કોની પાછળ કાઢ્યો? પરિવાર પાછળ, પૈસા પાછળ. જો ઉઠીને શું કર્યું? રાત પડી ગઈ, ચાલો સીધી વાત. શું ભગવાનની સેવા શું કરીને, સત્સંગની સેવા શું કરી, દેહે કરીને 24 કલાકમાં શું કર્યું? કહેવાય સત્સંગી, કહેવાય સાધુ. વિચારવાનું, મેં દેહ કરીને શું કર્યું? હું જોડાણો છું, મેં શું કર્યું મારા ઈષ્ટને માટે, મારા સત્સંગને માટે? મેં શું 24 કલાકમાં મારા દેહને કેટલો વાપર્યો? જો કાચા પડી જાય. હા ભાઈ, સાચું છે કે નહીં? શું 24 કલાક વાંજણ્યા વાંજિયા જતા રહીએ ભાઈ? કઈ ના કર્યું હોય 24 કલાકમાં ભગવાનને અર્થે સત્સંગને અર્થે. ગોપા ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને, એમાં આ ચંદન મળિયાગર ચંદન ઘસી ઘસીને પેલા કરકાન ચડાવે એવું જ છે. જે વિષ્ણુને ચડાવવાનું હોય એ સંસારમાં ચડાવી દે. સંસાર વ્યવહાર ન કરવો એવો આત્યંતિક નિષેધ નથી. તો કોઈ કંપનીમાં જોડાણો હોય તો આખો દિવસ ત્યાં થોડા બધું 24 કલાક બસ એ જ કરી રાખે. ઘરે હોય કે નહીં, માતા પિતા બાળકો પરિવાર બધું હોય ને, પણ કંપનીમાં જોડાણા તો તમે કાંઈક તો દેહથી કરો જ પ્રવૃત્તિ. ભગવાનમાં સત્સંગમાં જોડાણા તો એને અર્થે શું એક્ટિવિટી કરી? વિચારવા જેવો છે કે નહીં પ્રશ્ન? અને જે પ્રતિદિન ભગવાનને અર્થે ને સત્સંગને અર્થે પોતાના દેહને કંઈ પણ રીતે સેવા રૂપે વાપરે, સીધો શબ્દ શું સેવા કરી વાપરે, એ જ સત્સંગી ને સાધુ જોડાણો કહેવાય. નહીતર મફતનો માલ ખાય છે, સાઈન કરી આવે ને પગાર ઉઠાડી આવે એવું. શું ઘણા લોકો નથી ખિસ્સામાં 2-3 પ્રકારના તિલક ચાંદલા રાખે? જેવું ભાળે એવું ટીલું કરીને જમવા ઘૂસી જાય. 2-3 પ્રકારના રાખે. આપણે સંપ્રદાયમાં ઘણા લોકો છે ને એકદમ પીળું તિલક કરે, અમુક લોકો ઓલું કરે, અમુક લોકો કાળી કંઠી પહેરે, અમુક લોકો ફેલી કંઠી પહેરે, બધું રાખે એવી પહેરીને જય સ્વામે નારાયણ. આવી જાઓ આવી જાઓ ભગત, ભૂખ્યા છો? હો, એટલે તો આવ્યા છે. જોઈએ જોડાણો કહેવાય. ત્યારે આજે જે જોડાયેલા સત્સંગી હોય ને, સંતો હોય, તમે જોજો વહેલા ઉઠીને પેલું કામ શું કરે, આજુબાજુ જે દેવ મંદિર હોય ને ત્યાં પહોંચી જાય. સવારમાં ઝાડુ બુહારી લગાવે, સાફ કરે, કચરા પોતા કરે, બધું સફાઈ. તમે જોજો નરનારાયણ દેવ, આપણે અહીંયા જો સવારમાં તમે આવો, કેટલા લોકો સવારના પહોરમાં આવીને મંદિરની સાફ સફાઈ, પગથિયા વાળે, પોતા કરે, ઝાડુ વાળે, સફાઈ કરે, તે શું એને પગાર આપે છે કોઈ? એને છે કે અમે કંઈક સેવા કરીએ. કડકડતી ઠંડીમાં આવી જાય. નારાયણ દેવને મંદિરે તમે જાઓ, અહીંયા જો જે જે મંદિરો હોય સેવામાં લાગી જાય. ઘણા લોકો ફૂલની સેવામાં પહોંચી જાય, ઘણા લોકો તરત શાક માર્કેટમાં જઈને મંદિર માટે બધા જેટલું શાક બકાલું હોય એ બધું ખરીદી આવે. ભલે પેમેન્ટ મંદિરથી થતું હોય, પણ પોતે જઈ જાતે લાવી, અમારે કંઈક કરવું છે એમ. અમે એના સેવક છીએ, અને સેવક સેવકાઈ કરે એ સેવક, માથું કાઢીને ભરે એનો શાનો સેવક? લાગી જતા હોય છે. ધન્ય છે ને એની સમજણ, વગર કથા સાંભળે સતજો એને છે જીવમાં, આપણે સાંભળીએ તો નહીં જોડાઈએ કે એ તો બકતે હે હમ સુનતે હે, ઉસકા કામ વો કરે હમારા કામ હમ કરે. એક સાધુ ને કહે છે ને બહુ સારી સારી વાતો કરતા હતા, પછી એના ચરિત્ર ને તો કોઈ જાણતા હોય, એટલે પછી એને પૂછ્યું કે બાપજી તમે બોલો છો પણ એ પ્રમાણે રહેતા નથી. અરે તુમ ક્યાં બોલતે હો, કુછ સમજમે નહીં આતા, બોલું ભી મેં વર્તન ભી મેં કરું તો તુમ ક્યાં કરો ગે. મારે એને જો ગણિત માંડ્યું અને પેલો કઈ બોલી શક્યો નહીં તો તુમ ક્યાં કરો ગે. આપણા ત્રિકમ બાપા તમે જો ને વ્રત થઈ ગયા છે ને, હજી જો નાની થેલી લઈને હજી બસ સેવા કરે જ રાખે, સેવા કરે જ રાખે. વર્ષોથી આપણે જોઈએ, અમે રાજકોટમાં ભણતા ત્યારે એ ત્યાંની સરકારી એન્જિનિયર મોટા ઓફિસર, પણ ઓફિસમાં જાય ને તો જલ્દી ઓળખાય ને આ સાહેબ છે કે પ્યુન છે, એટલી સાદગી. અને વિદ્યાર્થીઓ કેટલા, 900 વિદ્યાર્થીઓ ગુરુકુળ રાજકોટમાં હતા એ જમાન. એ 200 જાજરૂ વિદ્યાર્થીઓના ધોવે સરકારી એન્જિનિયરો, અને પાછો રેકડી લઈ અને શાક માર્કેટમાં જતા રહ્યા, શાક ખરીદીને પાછા લઈ આવે. સેવા સેવા સેવા, શરીર ઘસી નાખ્યું. અને નિર્માની પાછા કેવા, તમે બે લાફા મારી લ્યો તો દાંત કાઢે. આજે પણ એવા લાફા મારી લ્યો તો કઈ બોલે નહીં, દાંત કાઢે. હા હા બરાબર છે, હું એવો જ છું. આ બધા શાસ્ત્રને તો આ લોકો પચાવી ગયા છે. આપણે વાંચીએ છીએ ને એ પચાવે છે. નહીતર કાંઈક થોડું ઘણું જે કરે ને પછી બીજું સ્વામી કે ને સેવા કરે, સ્વભાવ વધે, પછી એને બોલાવાય ને એ મણિધર નાગ થઈ જાય, એની પૂંછડીએ ના અડાય, એવો ફૂંફાડો મારે ને તમને ઝેર ચડાવી દે. મતલબ કે એવી સંભળાવે ને કે તમે જીવો ત્યાં સુધી એને વેણ ભૂલી ના શકો. બોલાવાય જ નહીં જે સેવા કરતા હોય એને, તો જરા કે જો કહેવાય ગયું વળ લઈ જાય વળ, પછી પછી બહુ સમજણ હોય ને તો એ વળને ઉતારતા ઉતારતા બહુ વાર લાગે, અઠવાડિયું 10-15 થી થાય, ધીમે ધીમે પછી થાય કે ભાઈ જાવું ક્યાં આમ આ સિવાય, એટલે વળી પાછા એમ કરીને આવે, પણ વળ ચડી જાય હોય એક વાર તો. સમજાય છે ને વાત, વળ ન ચડવો જોઈએ તો પચો સત્સંગ કહેવાય. ગુણાતીત બાદ સહજાનંદ સ્વામી જુનાગઢ નો મહંત કર્યો હોય, આહા, અને સ્વયં કેવી વિભૂતિ. પણ ભાઈ સનાતન અક્ષરો લખાઈ ગયું છે ને, બ્રહ્માંડો વેરવી નાખે એવું સામર્થ્ય હોય. હે, રોજ સવારે ઉઠીને જુનાગઢ નો ચોક લઈને સાવણે થી વાળે, અને કોઈ પૂછે તો કે અમારે અહીંયા તો રીત જ છે વાળે મહંત. અને એ જ પરંપરામાં આપણે જુનાગઢ ગુરુકુળમાં આપણે નિરંજ મુક્ત સ્વામી, મુગટ સ્વામી કહેવાય, એ જ વારસો યાદ રાખીને એ ડોસાઈ જીવા ત્યાં સુધી. બસ સવારમાં ઉઠી વહેલા પરવારી અને એ આખા ગુરુકુળના મેદાન ચોક ફળિયા વસી પગથિયા સાવણો લઈને વર્ષોથી બસ એને વાળેલા. કેમ તો ગુણાતીત બાપ વાળતા હતા, મારે વાળવાનું, વાળે સાવણો લઈને મહંત વાળે, હોય પોતે સંસ્થાના મહંત વાળે. સુખપુરમાં, કચ્છનું સુખપુર, દેવજી બાપા થયા ત્યાં, એને વર્ષોનો નિયમ, સાવણો લઈને સવારમાં આવી જાય હરિભગત, હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સાવણાથી વાળે. શરીર શરીર છે ભાઈ, ક્યારેક સાજુ મંદ હોય, વૃદ્ધાવસ્થા થાય, સાવણા ચલાવવા, કેડ કામ કરવી કઠણ તો પડે ને, પણ ભાઈ એમ એમ એમ જેમ જેમ એની અવસ્થા થઈ ને, એ સવારના પોરમાં સાક સનાતન સત્ય વાત કહું છું, સાચી વાત કહું છું, સાચી જેન્યુઇન વાત કરું છું. એ દેવજી બાપા એ સાવણો લઈને જ્યાં વાળવાની શરૂઆત કરે અવસ્થા થઈ હતી, સહજાનંદ સ્વામી બીજા હાથમાં સાવણો લઈને પોતે પહોંચી જાય, બે જણા વાળે, બે જણા વાળે. તમે જો તે દ્રશ્ય કેવું લાગતું છે, દેવજી બાપા કે મહારાજ મારે તો, અરે તું દેવજી વાળતો હો, તારાથી થતું ન હોય, મને તો અભ્યાસ છે, મેં લોજને આશ્રમમાં રામાનંદ સ્વામી પાસે આ જ કર્યું છે. જુઓ બે જણા વાતો કરે અને ભાઈ સાવણો લઈને વાળે, ધન્ય છે એ મંદિરની ભૂમિ પણ. આ જોડાઈથી શું મળે તને જોવો તો ખરા, રહી ન શકે, પોતે આવી જાય સાથે વાળે. કંઈક કરવું એમ એવી ભાવના જેને છે ને. આ આપણે ગઢાળીના આંબા શેઠ, તે શું ગઢપુરમાં શ્રીજી મહારાજને કોઈ દાંતણ કાપીને આપનારું નહોતું? આપણને આ વિચાર આવે, બાજુમાં રહેતા હોય તો એમ થાય કે સવારના પોરમાં આપણે કંઈક જઈને અને કંઈક અર્પણ કરીએ. એ તો બધું મંદિરમાં હોય ને, એ તો હોય જ છે, પણ તારું શું આવ્યું કામમાં એ બોલ ને. મંદિરમાં તો બધું છે, તું ના દેતો તું ઉપરવાળો નાખે. એકવાર ન બોલાય એવી વાત તમને કહી દઉં. હા, ગોપાળાનંદ સ્વામી છે ને, એ મંદિરના કોઠારી પાસે કીધું, આજે આવો પર્વનો દિવસ છે, અમને મોજ ચડી છે, અમારે બધાને ખોબે ખોબે મહારાજને સંભાળી ધરાવી અને સાકર આપવી છે, લાવો સાકર લઈ આવો. પણ ઓલો આ છે ને, જેના હાથમાં કૂંચી એની વાત ઊંચી, આપવું તો આપે, ન આપવું ન આપે. હા, ભલે ને પછી કાલનો બેસી ગયો હોય, જેની હાથમાં કૂંચી એની વાત ઊંચી. ન આપી સાકર નથી તો ગોપાળાન સાહેબ, સાકર નો તો પતાસા લો, મોજ ચડી છે મને. તો કે પતાસા નથી, દેવા જ નથી એને શું કેવું, દેવા જ નથી. ગોપાળાને સામે ક્યારે પતાસા ન હોય, સાકર ન હોય તો ગોળ લઈ આવો, હું ગોળ આપું, મારો શ્રીજીનો અડેલો ગોળ ક્યાંથી, ગોળ લાવો. એને મોજ ચડતી હતી આજ, બોલો કે ગોળે નથી. વિચાર કરો, આ જોડાણા, હો જો આ જોડાણા જો ભમરાળા, એટલે જ્ઞાન પચે નહીં ને તો આવો ડાયરિયા થઈ જાય, આવું આવું બધું આવું થાય. નહીં તો શ્રીજીને મળેલા હોય, ડાપણ કરે ને. એટલે શ્રીજી મહારાજ વચનામૃતમાં શું કહ્યું, ભગવાન અને મોટા સત્પુરુષ એની આજ્ઞામાં વર્તે ને, એ જ શુભ દેશકાળમાં રહ્યો છે ને, એ જ આત્મસત્તા રૂપે વર્તે છે. માટે વચનમાં ઓછું વધતું કરવું જ નહીં. ગોળે નથી, સાકરે નથી, પતાસા નથી, ગોળે નથી. પણ એ ગોપાળાનંદ સ્વામી એક શબ્દ બોલ્યા નથી, પણ અમને મોજ ચડી છે એનું શું, અમારે આપવી છે સાકર. અરે ઉપરથી આવડું સાકરનું પોટલું ભફ દઈને પીડ્યું અવકાશમાંથી. ગોપાળ સાંગે જોવો, જો ખોલો ખોલો, ધોળી સાકર, હો બાદશાહ સાકર. આમ આમને હારે મોજ ચડી હોય ને ત્યારેથી બોલતા હોય, પોટલું લઈને પોતે આવી નાખી ગયા, લ્યો વેચો બધા. ગોપાલ સાહેબ ખોલો ખોલો, લાવો લાવો, જો એને ન દીધી તો મારો દાપ દઈ ગયો, લ્યો જોવો આપો સાકર. એમ ભાઈ જોડાઈ એને તો બધું મળે. દાદા દરબારમાં દાંતણ ન હોય, એટલે ગઢાળીનો આંબા છે બે વાગે ઉઠે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા ગઢાળીમાં આવે, અક્ષર ઓળીની સામે બેસી જાય અને શ્રીજી મહારાજ ધીમેથી વસ્ત્ર પતલું હોય આગું કરે, આંબા શેઠ બેઠા હોય. હા આવી ગયા, આ દ્રશ્ય, આ દ્રશ્ય કેવું છે, શ્રીજી મહારાજને રોજ ઉઠીને આંબા શેઠનું મોઢું જોવાનું. વિચાર તો કરો, તમારે રોજ ઉઠીને તમારા ઘરના નું જોવાનું. હા શું જોઈ રહ્યા છો, એક જણો સવારના પોરમાં ઉઠ્યો ને ત્યાં જેવો પગ નીચે પથ્થર બેડરૂમ માંથી જેમ પલંગ માંથી એટલે મૂકવા ગયો ને, તેમાં ભૂ દઈને લપસીને પીડ્યો, હેઠ લાંબો થઈ ગયો મગરું કાંકરિયા કાંઠે પીડ્યો એમ, અને પીડ્યો ને પાછો ખીજાણો. એ કે કોણ જાણે શું છે, તે સવારના ઉઠતા પરમાં કોણ જાણે કોનું મોઢું જોવાઈ જાય છે તપસુકન છે, કારણ કે એને ઘરવાળા નીકળ્યા ને જગાડવા, એટલે એને આ કર્યું. સવારમાં ઉડતા ઉડતા કોણ જાણે કોના મોઢા જોવાઈ જાય છે, તે આ ઉડતા ઉડતા આવા અપશુકન થયા. એનું બૈરું એનું જાય, ગાંજુ જાય જાય, આ સદીનું જાય બાંધ્યું, એ કે આ હું તમને કેટલા વખતથી કહું છું, તમે માનતા નથી, તમે તમારા બેડરૂમમાં સામેથી અરીસો કાઢી નાખો. એ તમે તમારો જોઈને જ પીડ્યા છો. હરી હરી, આમ જેવા જોવે ત્યારે આંબા શેઠ સામે બેઠા હોય, વાહ, એનું દાંતણ લઈ અને મહારાજ દાંતણ કરે. મારે કઈક કરવું એમ, પેલા પાણવીના પૂંજા દોડ્યા. દાદા ખાચરના દરબારમાં તો કેટલી સેંકડો વીઘા જમીન હતી એને, હે, તો એના માણકી ઘોડીને ઘાસ નાખવાનું નહીં હોય, ખૂટી જતું હશે. પાણવીના પૂંજા દોડ્યા, માથે ભારો લઈને લીલા ઘાસનો, ગદબનો, રજકાનો, જે કઈ ચાહટ્યો હોય એનો, દર એકાદશીએ મોટો ભારો ભરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરી માણકી ઘોડી માટે ઘાસ કઈ ના આવે, શ્રીજી મહારાજ માટે નહીં, એના માટે બીજું કઈ ન લાવે, ફળ ફૂલ આતે કે નહીં. અરે માણેક વર્ણીમાં એ સૌ સોના ભાવ હોય ને, એને એમ થાય કે આ માણેક વર્ણી માણકી કેટલી ભાગ્યશાળી, એના ઉપર અનંત આનંદ બ્રહ્માંડનો નાથ બેસીને વિહાર કરતો હોય. આહા, આપણા ઉપર તો ક્યાંય એવું થાય, પણ આપણે એની તો સેવા કરીએ, એને ઘાસ નાખવા ઉપાડીને લાવે, તે એને કેવા ભાવ હશે તમે વિચાર તો કરો, ત્યારે એ ઉપાડીને લાવે, નહીં આવો વિચાર કોને આવે. પણ મારે કંઈક કરવું એમ, બીજા તો કરે જ છે, પણ મેં શું કર્યું. ઉકા ખાચર પચરામૃતમાં લગાઈ ગયા. રોજ બે વાગે ઉઠીને છેક દાદાના દરબારથી માંડીને ગેલા સુધી લાંબો રસ્તો વાળીને સાફ કાંકરા કાંટા કાઢીને કરી નાખે. કેમ, અહીંયા બધા જ પરમહંસો સ્નાન કરવા ગેલે જાય, ભક્તો સ્નાન કરવા જાય, એના પગમાં ક્યાંય કાંકરીએ વાગવી ના જોઈએ. ઉઠીને વાળે દરબાર આ કામ કરે, એ બાપુ કરે આ કોઈ દી. એક પટેલ નીકળ્યો, ફેરવીને લાફો માર્યો. પટેલ કે, પણ બાપુ મારો વાંક શું? તો કે, તમે કોઈ દી વાંકમાં ન આવો, તમારે હું બેહી રહેવું? તમે તો કોઈ દી વાંકમાં ન આવો, અમારા પ્રેક્ટિસનું શું કરવું? એટલે એમ નમ માર્યો હોય લાલ જબરુભાઈ, એ બાપુ કોઈનું કામ કરે? નૌકા ખાચર વાળે, ચોક વાળે, અને એમાં તમે જાણો છો ને કથા, એક વાર કૂતરું ત્યાં ઝાડો ફરી ગયું, બધા આવે મો મચોડીને જતા રે. અરે રે, આવું ક્યાંથી આવ્યું? શું એવા એના આવા પાપિયા દાદાના દરબારમાં બગાડીને વયું ગયું, બધા છેટા હાલે. હે, અને મહારાજ સભામાં બેઠા બેઠા લીમડા તળે બેઠા બેઠા વારે વારે એમ બોલે, હજી ઘરના ધણી આવ્યા નથી, હજી ઘરના ધણી આવ્યા નથી. અરે મહારાજ, આ દાદો ખાચર બેઠા, આ બધા જોવો, શ્રીમાન વાસુદેવ નારાયણ વરડામાં, જીવબા લાડુબા, આ બધા બેઠા છે, મહારાજ બધા આવી ગયા, ઘરના ધણી હજી નથી આવ્યા. એને અહીંયા ઉકા ખાચર આવે ને એમણે જો, અરે રે રે રે, બગાડી નાખ્યું. એ તરત ભીના લુગડા એક બાજુ કપડાં મૂક્યા, પાછું એ બધું ઉપાડ્યું, બધું નાખી ઉકડ બધું સાફ કરી, અને પાછા અપવિત્ર થયા, મળ ઉપાડ્યો એટલે વળી ઘેલામાં જઈ સ્નાન કરી પાછા વસ્ત્રો બદલી અને સભામાં આવીને મહારાજ દંડવત કરીને બેઠા. મારે કે, હા હવે ઘરના ધણી આવ્યા. બોલો, એટલે ગુણાતીતાનંદ સ્વામી કે આ સત્સંગમાં તો કોઈ ધણી જેવા હોય, કોઈ દાડિયા જેવા હોય, કોઈ હાથી જેવા હોય, જાત જાતના આ સત્સંગમાં હોય. દેશી શબ્દોમાં પણ શું જમાવટ કરે છે. અર્ધી રાતે જો એકાદ શબ્દ સાંભળી જાય ને તો રૂવાડા ઉભા થઈ જાય. ખુદ શ્રીજી મહારાજ કેવા કેવા સેવાના કામ કરતા, એ લોજમાં તો કરતા એ તો સમજે, પણ રાજાધિરાજ તોય જો પીરસવાનું કામ કઈ બહુ ઊંચું નથી. આજે કોઈ મોટા પીરસે નહીં, એક વાર પીરશે તો પીરશે, પીરશે આપણે ભાવ હોય એક વાર પીરશે. પંચવાર વાલો ફર્યા, પાંચ પાંચ વાર તો ફરે જ, તૃપ્ત થઈ જાય ત્યાં સુધી. અને પાંચસો પાંચસો પરમહંસો ને પીરશું, તમે પાંચસો જણા ને એક જણા પીરશી જ જોઈ, આની દશા શું થાય હાલત તમે વિચારજો. પાંચ પાંચ વાર કરે, નહીં તો એકવાર પીરશે તો પ્રસાદ પૂરો ન થઈ જાય. પ્રસાદ દીધો તો કહેવાય ને, એકવાર પીરશે એમાં નહીં, મારે જ પીરસવું છે. લાવો લાડુ, લાવો દૂધપાક, અરે બ્રહ્માનંદ લે. તું વળી પાછો મને કહીશ કેમ તમે મારી માં થયા છો અને મને જમાડતા નથી. આમ ખોબો વાળે ને આ દૂધપાક રેડે અને બ્રહ્માનંદ સ્વામી પીતા હોય, મુખમાં લાડુ આપે, ફેરવીને ફાઈંદ ઉપર લાડુ મારે, લે તારે લાડુ ખાવો છો ખા લે. કેવા ભાવ! ભલે મહારાજ એકવાર જમતા હતા, વચમાં લીલા યાદ આવી ગઈ. તો મારા ચૂરમાં લાડુ લઈને બ્રહ્માંડ સાંઈની ઈચ્છા હોય જ, સૌને હોય, મને પણ હોય, તમને પણ હોય, કેમ ના હોય, આપે નહીં કોઈ, એ બાકી બાજુ હોય, ઈચ્છા તો હોય જ ને. તો મહારાજે આમ લાડુ લઈને બ્રહ્માનંદ સ્વામીને આમ કા કર્યો. બ્રહ્માનંદ સ્વામી પાછો આમ જઈને જવા દીધો, પાછો જવા દીધો. તો મહારાજે પાછો જવા દીધો. બોલો, એટલે વોલીબોલ કહેવાય ને, એ ત્યારે આવું હશે, રમવા માંડ્યા બે જણા. બ્રહ્માનંદ સ્વામી પાછો જવા દે, મહારાજે પાછો જવા, બ્રહ્માનંદ પાછો જાય, પાછો જવા. સાત મિનિટ, આઠમી વાર આમ જવા દીધો અને બ્રહ્માનંદ સ્વામી લઈ લીધો, ન દીધો. મહારાજ કે આવા દે, તો કે ના, હવે તમારો વિચાર ફરી ગયો છે કે આ વખતે નથી દેવો. બોલો, એ જાણી ગયા બ્રહ્માનંદ સ્વામી, જાણી ગયા કે મહારાજ હવે તમારે નવમી વાર આવવા નહોતો દેવો, એ તમારો વિચાર થયો એ મેં જાણ્યો, એટલે હવે નથી દેવો. ખાઈ ગયા. મહારાજ કે બોલ, તું જાણી ગયો કે પીરસે? જો પીરસવાનું કામ વરતાલનો એ સભા મંડપ ઉપર, તમે સાધુઓ ઉપર છે ત્યાં કુંભી ઉપર લખ્યું છે, 496 વાર શ્રીજી મહારાજે પીરસ્યું છે. એ પીરસનાર તો ધન્ય છે, ગણનારા ધન્ય છે. ગણનારાનો ભાવ કેવો છે ત્યારે ગણાય. આપણને કેટલી વાર જોગી સ્વામી સાકર આપી છે, કોની પાસે ગણતરી છે? બોલો, લ્યો બોલો ને, બધા એકાંતિક જ છો, એકે મોળો નથી. આપણે શું કામ મોળો મસાલો પાવો? અરે શું ભલા માણ, આ જન્મે નહીં તો બીજે જન્મે એકાંતિક થશો થશો ને થશો જ, આ મૂકવાના છે, આ થવાના જ છે. એની નજર કાફી છે, ગમે ત્યારે કરશે. ગુણાતીતાનંદ સાહેબ બોલ્યા છે કે ભૂત પીડ્યું એ નથી મૂકતું, તો આ ક્યાંથી મૂકવાના છે? પીરસે, બોલ, સેવા કરે. તે એ મોટા ઉત્સવો થતા હશે, ગોમતી તળાવ ગળાતી હશે, મંદિરોના બધા બાંધકામ થતા હશે, એમાં બધા સાધુઓ અને હરિભક્તો જે સેવા કરતા હશે. પછી મહારાજ ગારાવાળા શરીર હોય તો દોડીને બથમાં ગાલીને ભેટે અને એનો ગારો ગારો ચૂનો ચૂનો પોતાનો શરીરને વસ્ત્રો થઈ જાય, મહારાજના ગાલ ગારા ગારા ગારા જેવા થઈ જાય, ચૂનો ચૂનો ચોપડાઈ જાય. હરિભક્તો કે સાધુ મંડે ખેરવા, મહારાજ કે હા રેવાય દો રેવાય. અરે મહારાજ ગારો છે, ગારો નથી, આ ચંદન છે, હું આને ચંદનની પૂજા માનું છું. અને પોતે સોનેરી મંડિલ ઉપર ગેલેથી પથરા લાવે, આ કેટલી ઈંટો છે ને એ ગણી ગણીને પાયામાં બ્રહ્માનંદ સ્વામીએ મૂકી. જો આ બ્રહ્માનંદ સ્વામીનું કામ જબરું હો આ બાબતમાં. એ પીરસવાનું ગણતરી બ્રહ્માનંદ સ્વામીની. વડતાલમાં મંદિર થાય તો એ ઈંટો લાવે, એ બધી ગણી ગણી એક જગ્યાએ પધરાવે બ્રહ્માનંદ સ્વામી. સેવા કર. આ પીઠવડીના ભગવાન મૂળો, પીઠવડીના ભગવાન મૂળો, ખેતીનું કામ. પણ જ્યાં જરાક એને ગેપ મળે ને, હળી કાઢીને બે ભાઈ ગઢડા આવી જાય. કેમ? શ્રીજીની કંઈક સેવા થાય. દાદાના દરબારમાં ગમે ત્યાં, લક્ષ્મીવાળી ઓલીવાળી પીપળાવાળી રાધાવાળી ગમે ત્યાં, ખેડૂત ને લાગી જ પડે પછી તમારે ખેતીનું કામ લઈને મંડે કામ કરવા. એમાં એકવાર આવી રીતે આવી ગયા છે અને પછી ત્યાં લક્ષ્મીવાડી કામકાજ કરે, ખોદવાનું ગોળવાનું, મંજી પડેલા ને આખા શરીર, મસ્ત મોટા શરીર, પરસેવો રેબજેબ. શ્રીજી મહારાજ રહી ન શક્યા, દાદાના દરબારમાંથી માણકી ઘોડી ઉપર ચડીને લક્ષ્મીવાડી આવીને છલાંગ મારી નીચે ઉતરીને ભગવ મૂળાને કે અરે પણ તમે જબરા પણ મહેનત કરો છો, પણ બહુ સેવા કરો છો, પણ કાંઈ તમે જીમા જઈ લ્યો. આટલામાં પૂરું ભાઈ, એ જમાડે કે ન જમાડે પણ પૂછે ને, આ આ વાત જ એવી છે. છોકરો દુઃખી હોય, પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા હોય, નિરાશ થઈ ગયો હોય, નર્વ થઈ ગયો હોય, ડિપ્રેશનમાં આવી ગયો હોય, હતાશ થઈ ગયો હોય, આત્મહત્યાનો વિચાર આવી ગયા હોય, સામે અંધારું ઘોર દેખાઈ ગયું હોય, પણ ઘરે આવે ને માં એમ કે બેટા જે હશે ઓછા વધતા માર્ક્સ, પણ તું જમો, આ માં જ બોલ. બાપો તો લાફો ઉગમે, હું તને કહેતો હતો ટીવી સામે ચોટ્યો રહેતો હતો, હવે ભૂર ભૂર રિક્ષા હાકો. હા, એક માં બોલે, બેટા તું જીમો, હે સાચું છે ને, પણ આ તને જો આ માં છે ગોટા મુળા. તમે જીમા કાયા? શું જીમા? અરે મહારાજ, આજ તો એકાદશી. લે મહારાજ, કે બહાર કરી તે શું ખાશો? એ મહારાજ, અમે છે ને ઘરેથી નીકળ્યા ને ત્યારે તલપાકના લાડુ કરીને લાવ્યા છે, તલ ને ગોળ એ મેં ખાઈ લેશું. હા, અમને સેવા કરવા દે. મહારાજ કે બળનું કામ કરું, ખાવું તો પડે જ. હા પણ મહારાજ, અમે પછી તલના પાક લાવ્યા છે ને લાડુ, એ ખાઈ લેશું, પાણી પી લેશું ભંભલી ભંભલી. એ ક્યારે ભંભલી ભંભલી પાણી પી જાય એવા શરીર હતા. હા, આવડી આવડી ભંભલી, ગડગડ ગડગડ ગડગડ ગડગડ ગડગડ, 5 લિટરની ટાંકી જેમ તમે ફ્યુલ પેરો ને ડગ ડગ ડગ ડગ ડગ ડગ, એમ ઉભા ઉભા ભંભલી પી જાય. હવે એના ખોરાક કેવાય છે બોલો. મહારાજ કે બ્રહ્મચારી, હા જાઓ મોતિયા લાડુ ને ગાંઠિયા લઈ આવો. ભોગો મૂળ બે સામું જોવા મળ્યા. ભારે કરી હારે તલ પાક લાયા છે. ત્યાં તો બ્રહ્મચારી ટોપલો ઉપાડી આવ્યો. લ્યો મહારાજ, એક હાલો હાથ પગ ધોઈ લ્યો, હાથ પગ ધોઈ બે જાઓ બ્રહ્મચારી. આમ જરા કેળુના પાંદડા આપી દો. મૂકી દીધા. અને મહારાજ મોતિયા લાડુ પોતાના હાથે, બ્રહ્મચારી ટોપલો પકડી રાખે. મહારાજ, એ મહારાજની એક બહુ અદભુત એક કળા હતી, આમ હાથ ટોપલામાં નાખે એ કરે 5 લાડુ પકડે, અને આપણે હાથ નાખીએ 5નો ભૂકો કરીએ. આમ મારીએ ખરા, પણ એક હાથમાં ના આવે, 5નો ભૂકો થાય, અને સીધો આમ હાથ મારે 5 લાડુ પકડે ને આમ મૂકે. ભોગો મૂળો કે, પણ મહારાજ હા હા હા હા, આ આમ પાસે તલના લાડુ છે, એ જરા છોડી ને તમે ઈ હાલો. મહારાજ કે એકાદશી કોને કરી? અરે પ્રહા તમે કરી ખાઓ. અરે ભયું બાબા, સજાન સ્વામી મહારાજ ની જય, એકાદશી ગઈ બાર, કૂદકા મારીને ખાઈ ગયા. તમને થાય તો ખરું આવું એકાદશી કોઈ આપે તો, પણ એમ કોઈ ન આવે. દાન જ ખોરા ટોપરા જેવી હોય એને કોઈ ન આવે. એ તો એટલે ગાંઠે તલ હાંકળી બાંધીને લાવ્યા હતા એને દે. તમે પહેલેથી નક્કી કરીને લાવ્યા હોય, સાધુ પાસે જાય છે તો કાંઈક તો મિષ્ટાન મળશે જ. હો, ઓલો બિચારો રાતે 12 વાગ્યા ગોઠણિયા ભર થઈને લાડુ વાળતો હોય તો એ હવારે દે. તમે કોણ કોની સેવા કરે છે એ ખબર ન પડે. કેવા રાજી થયા છે, આ સેવા છે, જો કામમાં આવી જાય એમ. જ્યાં જ્યાં જ્યાં આ બધા બધા આપણે બધા છે, પેલા મામા છે ને આ બધા ઘણા હરિભક્તો, આપણે આ રણછોડભાઈ છે ને, રમણ બાપા છે ને, બીજા ઘણા નિવૃત્ત થઈને જંતીભાઈ ને, પેલા આપણે શું જગજીવનભાઈ ને, બધા કેટલાય બધા સેવા, બધી બધા કંઈક કરે છે. એ સેવા દેહથી જોડાણો કહેવાય, જોડાણો કહેવાય. તે અહીં બહેનો આવીને જે શાકભાજી કામ કરતા હોય, પેલું કરતા હોય, દાણા દણી સાફ સફાઈ કરતા હોય, બસ જોડાણા છે, દેહ કરીને જોડાણા. તે બીજાને ઘરે બૈરા નહીં હોય, એટલા જ છે બધા પરણેલા આ સોસાયટીમાં. અને એ બધાને શું ગાંધીનગરના હું દિલ્હીમાં ફોર્મ ભરવાના છે? તે નવરાજ ન હોય એવું નથી, પણ જીવમાં ન હોય એટલે ન થાય. શું ભાઈ વાત છે, આજ પ્રવૃત્તિ કરવી એવું નથી. સત્સંગને અર્થે ઘણું બધું જેને કંઈક કરવું છે એને કંઈક ને કંઈક મળી રહેશે બસ, અને જેને કંઈ નથી કરવું એને કંઈ સેવા ન મળે. હા, ગયા હતા પણ કંઈ ત્યાં કામ હતું નહીં, પછી માટો મારીને વહી આવ્યા. તો ભાઈ આ જાવો ને, તમારે કરવું જ નહોતું. હા, અત્યારે આ મંડળ ચાલે છે, તો અમે જેને સેવા કરવી એને આવે ત્યારથી અહીં કંઈ ન મળી રહ્યું. બોલો, મળી છે ને? મહેમાનો આવે છે, આવે છે, લઈને ખુરશી ફટાફટ મૂકી દે, સેવા મળે કે નહીં? હે, હવે અહીં બેઠા બેઠા કથા મળે, 5 નામ લે, એમાં દર્શાંશ મળે કે નહીં? તમારા વ્યવહારના કામ હોય ને, વેવાય વેલા આવે એને ખુરશીઓ પાથરી દો ને, પછાણા પાથરી દો ને, અછોવાના કરો, શું મળે? બે ગાળ મળે છે લે, એ ભમરાળા બનાવ્યું પણ કોઈ હરખું નથી, ખાવા જેવી ક્યાં ચીજ જ નથી, લ્યો કરો ખર્ચો. કોઈ હજી સુધી સારું બોલી ગયો હોય એવા તો બહુ ઓછા હોય, બાકી કંઈક ને કંઈક કાઢે જ કરવું હોય ને મળી રહ્યા છે ને, પથરા પાથરવા માંડે, પાછા હંકેલવા માંડે, બધું આ કરવા માંડે, તે કરવા માંડે, બસ નહીં ત્યારે અમુક તો બસ પાછળ હાથ રાખીને ફરતા હોય, પાછળ દેવાલય ખરું ને ફરતા હોય, બસ આમ ન જોડે. માટે ભગવાનને અર્થે, સત્સંગને અર્થે સવારે ઉઠીને સૂતા ત્યાં સુધીમાં શું કર્યું, કાંઈક કરવું, કાંઈક સેવા કરવી, બની આવે જે થઈ શકે ભાઈ કાંઈક કરવી સેવા, તો આપણો દિવસ વાંજ્યો ગયો કહેવાય નહીં. હવે બીજી પણ ઘણી પ્રવૃત્તિ છે, ગમે તે પ્રવૃત્તિ કરી શકાય, એ પણ એ વાતો આપણે હવે પછીના પ્રવચનમાં લઈશું. આજે આટલું આપણે સાંભળીશું. અહીંયા આપણે આ જે કહ્યું એને બરાબર વિચારવું, મનન કરવું, આપણે કંઈ ચૂક થતી હોય તેમાં થોડો સુધારો કરવો, અને આપણા જીવ માટે છે, કંઈ પણ બની શકે, ક્યાંય ને ક્યાંય કંઈ પણ થોડું દેહ કરીને સત્સંગને અર્થે કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરવી, જેને કરવું હોય છે એને કંઈક ને કંઈ જડી રહેશે. અને મારો વાલો રાજી થાય એવો આ સાદામાં સાદો રસ્તો છે અને કરવા જેવો છે, તો જ આપણે સત્સંગી અને સાધુ તરીકે સત્સંગમાન ભગવાનમાં જોડાણા કહેવાય. માટે આટલું લેસન બસ, પછીનું પછી. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.